પોતાનો આનંદ થોડો અને પછી આનંદ થોડો આનંદ હોય નહીં તમને જગતમાં મનુષ્યની સંખ્યા વધતી જાય આ બધી બુદ્ધિ બધી જોવાના Yeah. આપણે શાકભાજી છે ને આપડે જાતને બહુ કિંમત વાંચતા ના આપી ના બધું કઈ દૂર કરો અને યુવા ના જો અમને બહુ દુઃખ છે કાયદો કરે અને આપણી બધી મુદત બતાવતા હવે સલાહ થઈ ગયો ના હવે બોલો બોલો ના બોલો અને આખી કિંમત નહીં બાબુ પણ નાના ઘેર કિંમત નથી બે તૈયાર લાખ લાખો રૂપિયા બધો છે બધા જવું પડે તેના જેવું સંભાળ ચલાવ પડે Thank you. ખરું ખરું